પગારની પરિભાષા. તારીખ 12/6 રાત્રે શયનાધીન થતા પૂર્વે સ્વામીશ્રી દર્શન આપવા ઉતારાના બારણે આવી ઊભા રહ્યા. ત્યાં જ સાવરણા, કચરાપેટી, પોતા વગેરે લઈ બેઠેલા સ્વચ્છતા વિભાગના સ્વયંસેવકો પગાર આપો પગાર આપો નો કલશોર કરવા લાગ્યા. મુંબઈમાં સ્વામીશ્રીને આજે 1 મહિનો પૂરો થતો હોવાથી આ કાર્યકરો કહી રહેલા, બાપા અમને 1 મહિનો થયો, પગાર આપો. તેઓનો આ વિનોદ જોઈ હસી પડેલા સ્વામીશ્રી પગારની પરિભાષા સમજાવતા બોલ્યા, આપણે યુનિયન નહીં, યુનિટી કરવાની. આપણે મોટા મોટો પગાર, અંતરમાં શાંતિ વધુ થાય, ભગવાનનું ભજન વધુ થાય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય એ છે. આપણે સેવામાં પણ એકબીજાનું કામ કરી લેવું, આ એનું છે ને આ મારું છે એમ ન થવું જોઈએ. કંઈ વસ્તુ આડીઅવળી જોવામાં આવે તો લઈ લેવી ને ઠેકાણે મૂકવી, યોગીજી મહારાજ રાજી થઈ જાય. આવો જ એક મનનીય બોધ તારીખ 15/6 રાત્રે સ્વામીશ્રીના મુખેથી સરી પડ્યો. આ સમયે ભોજન લઈ રહેલા તેઓ સમક્ષ વંચાતા ગ્રંથમાં યોગીજી મહારાજનું વિધાન આવ્યું, 5 વાગે ઉઠવું, મળતી ક્રિયા રાખવી. આ ઉદ્ગારને નિમિત્ત બનાવી મળતી ક્રિયાનો મર્મ સમજાવતા સ્વામીશ્રીએ સંતોને કહ્યું, પૂજામાં વ્યક્તિગત કેસેટ મૂકવાની જરૂર નહીં, મંદિરમાં જે વાગતું હોય તે સાંભળી લેવું. બધાએ કેસેટ સાંભળવા જશે તો પૂજારીને એમ કે મારે સાંભળવી છે ને આને એમ થાય કે મારે સાંભળવી છે, પણ સમૂહમાં જે થાય તે કરવું. મંદિરમાં વાગતું હોય તેને બંધ કરી પેલું સાંભળે તો પેલું મૂક્યું શું કરવા, આખા મંદિરમાં સંભળાય એને માટે તો મૂક્યું છે. મને આમાં ધ્યાન વધારે રહે છે એટલે કરું છું, એ ખોટું છે. એમાં સ્વતંત્ર થવાની વાત આવે છે, એ દૂષણ છે એક જાતનું. ત્યાગીઓ માટે સ્વામીશ્રી સામૂહિક જીવનના હિમાયતી હતા, કારણ કે અલગ આયોજનો અને એકાંતવાસના ભય સ્થાનોથી તેઓ પૂર્ણપણે વાકેફ હતા. હું એક નાનો સામાન્ય વ્યક્તિ. તારીખ 17/6 રોજ આવેલી જેઠ સુદ 4 તિથિથી સ્વામીશ્રીની પ્રમુખવર્ણીના સુવર્ણ જયંતિ વર્ષનો શુભારંભ થઈ રહેલો, તેથી આ દિવસે મુંબઈવાસી હરિભક્તોએ ગોરેગાંવમાં આવેલા NSEના સંકુલમાં ભવ્ય ઉજવણીનું આયોજન ગોઠવેલું. આ અવસરે સેંકડો સત્સંગીઓએ ઠાકોરજીની અનેક સુવર્ણ તુલાઓ દ્વારા વિશિષ્ટ ભક્તિ અદા કરી. સંતોએ પણ સ્વામીશ્રીને કલાત્મક મયુર રથમાં પધરાવી સ્વહસ્તે રથ વહન કરતા તેઓને આખા સભાગૃહમાં 2 વખત ફેરવ્યા. આ રથવિહારને કારણે 14,000 હરિભક્તોને સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ મળતા સૌ હર્ષિત થઈ ઉઠ્યા. એ હર્ષોલ્લાસ વચ્ચે વિશાળ મંચ પર પધારેલા સ્વામીશ્રીને સૌએ 1,25,000 મમરાના 18 ફૂટ લાંબા હાર સહિત અનેક પુષ્પહારો તથા પ્રવચનો દ્વારા બિરદાવ્યા. પરંતુ આ અનુપમ સત્કાર વર્ષા ઝીલ્યા બાદ સ્વામીશ્રી બોલ્યા, આ બધું જે કાર્ય આપ જુઓ છો ને આપ બધા જે વાત કરો છો એ ભગવાનનું જ કાર્ય છે અને ભગવાન પોતે કરે છે. જ્યારે આ પદ સ્વીકારવાની વાત થઈ ત્યારે પણ મેં શાસ્ત્રીજી મહારાજને કહેલું કે હું એક નાનો સામાન્ય વ્યક્તિ આ કામ ઉઠાવી શકું એ મારી શક્તિ બહારનું કાર્ય છે. છતાં એમનો આગ્રહ રહ્યો એટલે આ પદ સ્વીકાર્યું. એ વખતે એમણે મને આશીર્વાદ આપ્યા હતા કે જા, કાર્ય મહારાજ કરશે, તારે ચિંતા કરવી નહીં. જોગી મહારાજને પણ આશીર્વાદ આપવા કહ્યું. આજે પણ અત્યારે હું સમજું છું કે આ કાર્ય મારી શક્તિ બહારનું છે. આજના દિવસ સુધી જે કાર્ય થઈ શક્યું છે તે એમની કૃપાથી, એમના બળથી, એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી થાય છે. એ બંને પુરુષોનું બળ જો ન હોય તો આ કાર્ય થઈ શકે નહીં. સાથે સંતોનો પણ એવો સહકાર, કોઈ પણ કાર્યમાં એમણે ના નથી કહી. મોટા મોટા ઉત્સવો થયા, મંદિરો તથા ગામડે ફરવું, સેવા કરવી, બાળ મંડળ તૈયાર કરવા, લોકોને ઉપાસનાની વાતો કરવી, તેમાં પણ બધાએ કાર્યો કર્યા છે. હરિભક્તોનો ઉત્સાહ પણ એટલો ને એટલો જોવા મળે છે. સર્વસત્તાધીશ તરીકે અડધી સદી વીતી ગયા બાદ પણ સ્વામીશ્રીની નમ્રતાને લૂણો નથી લાગ્યો તે આજનું આ વક્તવ્ય સમજાવી ગયું. ભારતનું રક્ષણ થવું જ જોઈએ. આ અરસામાં ભારતની કારગિલ સરહદે પડોશી દેશ તરફથી ઘૂસણખોરીનો ઉપદ્રવ થતા ભીષણ સંગ્રામ ખેલાઈ રહેલો તેના અનુસંધાનમાં સમગ્ર રાષ્ટ્રને અપીલ કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રના ગૌરવ સમાન ભારતીય સેનાના જવાનો દેશની રક્ષા કરતા કરતા પ્રાણની આહુતિ આપી રહ્યા છે, ત્યારે દેશની સમગ્ર પ્રજા તેમની પડખે છે તેવી અનુભૂતિ તેઓને દર્શાવવી જરૂરી છે. નાના મોટા બધા જ લોકો, ઊંચ નીચ, નાત જાત, ધર્મ જ્ઞાતિ, પક્ષા પક્ષી, મત મતાંતર કે અન્ય તમામ ભેદભાવ ભૂલી જઈને તન મન ધનથી અને મન કર્મ વચને તેઓની પડખે ઊભા રહે તથા દેશ માટે સર્વ પ્રકારનો સહયોગ આપે તેવી અમારી ભારતીય પ્રજાને અંતરની અપીલ છે. દેશની રક્ષા માટે કુરબાન થનારા જવાનોના આત્માને પરમાત્મા શાંતિ બક્ષે, એમના કુટુંબીજનો અને સંતાનોને આત્મબળ પ્રાપ્ત થાય એ માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. અને તમામ ભારતીય પ્રજાને પણ મારી વિનંતી છે કે ભલે આપ ગમે તે ધર્મના અનુયાયી હો, પરંતુ જે ઈશ્વર, ગુરુ કે દૈવી શક્તિને માનતા હો તેમને સાચા હૃદયથી દેશના જવાનો માટે પ્રાર્થના કરશો. આ નિવેદન સાથે સ્વામીશ્રીએ સંસ્થાના 395 મંદિરો અને 6814 સત્સંગ કેન્દ્રોમાં પણ પ્રાર્થના સભાઓ યોજવાનો આદેશ આપ્યો. તે મુજબ મુંબઈમાં 20 રોજ આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં તેઓએ જણાવ્યું, ભારત આપણો દેશ છે, એનું રક્ષણ થવું જ જોઈએ. આપણે અહીં જે ધૂન પ્રાર્થના કરીએ તેમાં એવો સંકલ્પ કરીએ કે બધા ઘૂસણખોરો ભાગી જાય અને સરહદ ચોખ્ખી થઈ જાય. સ્વામીશ્રીના આ આશીર્વાદ સરકતા સમયે સંપૂર્ણ સત્ય ઠર્યા તે ઇતિહાસ સુવિદિત છે. તિથલના મંદિરમાં મૂર્તિ સ્થાપન. 21 સાંજે મુંબઈથી અટલાદરા પધારેલા સ્વામીશ્રીના અહીંના નિવાસ દરમિયાન 28 બ્રહ્મ મુહૂર્તે તિથલના શિખરબદ્ધ મંદિરમાં મહંત સ્વામીના હસ્તે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. આ પ્રસંગે ઠાકોરજીને ધરાવેલા અન્નકૂટનો પ્રસાદ લઈને આવેલા કોસંબાના યુવકો શ્રી જીતુભાઈ, વિનોદભાઈ, દામોદરભાઈ વગેરેને આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું, મંદિરમાં પ્રતિષ્ઠા થઈ તેમાં ખાસ આપણે મુહૂર્ત સાચવવું હતું. આ એક સારું અગત્યનું મુહૂર્ત હતું. આવું મુહૂર્ત ફરી મળે નહીં એટલે બધાને ઈચ્છા થઈ કે આપણે મહારાજને બેસાડી દેવા. ભગવાનની ઈચ્છાથી જે થતું હોય તે આપણા સારા માટે થતું હોય. ભવિષ્યમાં તમને થશે કે આજે જે થયું છે તે સારું થયું છે ને વિશેષ સારું થશે એટલે વિશેષ આનંદ આવશે. આ આનંદદાયક ક્ષણને અનુસરતા સ્વામીશ્રી 29 સાંજે વડોદરાના વાણિજ્ય ભવનમાં પધાર્યા. ભારત સરકાર દ્વારા નોંધનીય વીજળી ઉત્પાદન કરનારા થર્મલ વીજ મથકોને પ્રતિ વર્ષે પારિતોષિક આપવાની પરંપરા રહેલી છે. આ વર્ષે આવી સિદ્ધિ ગુજરાતના 7 વિદ્યુત મથકોએ હાંસલ કરેલી. આ મથકોના ઉચ્ચ અધિકારીઓને સ્વામીશ્રીના હસ્તે ઇનામ એનાયત કરવાના આ સમારોહમાં ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ શ્રી નલીનભાઈ ભટ્ટે જણાવ્યું કે જેમ ગુરુ વશિષ્ઠના આશીર્વાદથી શ્રી રામે સંત રામદાસજીના આશીર્વાદથી છત્રપતિ શિવાજીએ અને રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદથી સ્વામી વિવેકાનંદે પોતાના યુગ કાર્યની સાર્થકતા પ્રાપ્ત કરી હતી, એ જ રીતે ગુજરાત વિદ્યુત બોર્ડના વીજ મથકોને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી સાર્થકતા મળી છે. ચુંબકીય આકર્ષણ. જીઈબીની જેમ ગુજરાત સરકારના અન્ય એક જાહેર સાહસમાં જીએસએફસીના કર્મચારીઓ તથા કાર્યવાહકોને પણ સ્વામીશ્રીના આશીર્વાદની હોંશ હતી તે કોડ પૂરો કરવા સ્વામીશ્રી તારીખ 30/6 સાંજે વડોદરા સ્થિત આ નિગમના 600 એકરમાં ફેલાયેલા સંકુલમાં પધાર્યા ત્યારે આ રાસાયણિક ખાતરના કારખાનાનું સૂત્ર સંભાળતા હોદ્દેદારોએ તેઓને સગળે ફેરવી સમગ્ર પરિસર પાવન કરાવ્યું. ત્યારબાદ અહીંના વિશાળ હોલમાં યોજાયેલી સભામાં બિરાજેલા સ્વામીશ્રીને સત્કારતા નિગમના ચેરમેન ડૉક્ટર કેડી જેસવાણીએ કહ્યું, સ્વામીજી એન્જિનિયરિંગ કે બીજું બહુ ભણ્યા નથી, પણ પ્લાન્ટ જોતી વખતે તેઓએ જે સવાલો પૂછ્યા તેના જવાબો આપવામાં મારી સાથેના ટેકનિકલ ડાયરેક્ટર શ્રી ચૌહાણને પણ ઘણો વિચાર કરવો પડ્યો. છેલ્લા 25-30 વર્ષથી મને સ્વામીશ્રીમાં એક મેગ્નેટિક ફોર્સ ચુંબકીય આકર્ષણ જોવા મળે છે. તે આકર્ષણ એટલું બધું છે કે તેઓ કોઈ પણ માણસને પોતાનો બનાવી શકે છે અને બનાવ્યા છે. ભગવાનનું સ્વરૂપ કેવું હોઈ શકે, ભગવાનની શક્તિ કેવી હોઈ શકે, એનો આકાર કેવો હોઈ શકે, એની દિશા કેવી હોઈ શકે તે જોવું હોય તો આ સંતના ચરણમાં નમન કરવાથી જોઈ શકાય. સ્વામીશ્રીની આવી ભગવત પ્રતિભાએ અહીંથી વિદાય લઈ સાંજે 7:45 વાગે વિદ્યાનગરના છાત્રાલયમાં પ્રવેશ કરતા જ જાણે તરુણાઈ પકડી લીધી. તેમાં તણાયેલા તરવરિયા યુવાનોનું સ્વાગત ઝીલી ઉતારે પધારેલા સ્વામીશ્રીએ અહીં તારીખ 2/7 બપોરે 12:00 વાગ્યાના સુમારે પોતાના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નિયુક્ત કરવાની વાત વધુ એકવાર ઉચ્ચારી સંસ્થાના ભવિષ્યને સુનિશ્ચિત કરી આપ્યું. ભગવાન આપણી નજીક જ છે. તારીખ 4/7 રાત્રે સ્વામીશ્રીના નિવાસસ્થાન પાછળ ફેલાયેલી હરિયાળીમાં છાત્રોએ યોજેલી આઈસ્ક્રીમ પાર્ટીનું નિમિત્ત હતું યુવક શ્રી યોગેન્દ્ર ગોરેચાનો જન્મદિન. આ ઉજાણીમાં યુવાનોએ સખા ભાવથી સ્વામીશ્રીને પણ નિમંત્રિત કરેલા, તેથી તેઓ પધારતા યુવકોએ મનુવાર કર્યો કે બાપા, આપ અમારા મિત્ર બનીને આજે અમારી આ આઈસ્ક્રીમ પાર્ટીમાં આવ્યા છો તો અમારી સાથે આપે પણ આઈસ્ક્રીમ ખાવો પડશે. તરુણોનો આ પ્રેમાગ્રહ જોઈ સ્વામીશ્રીએ 3 ચમચી પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારે ભક્ત તણુ સુખ પૂરું કરવા નારાયણ અવતરિયારે પંક્તિ સાર્થક થઈ ઉઠી. તેથી ઘેલા બનેલા એક યુવાને ગઝલ લલકારતા સ્વામીશ્રીને કહ્યું, એવું નથી કે આપ દેખાતા નથી, સામે છો પણ ઓળખાતા નથી. છટાપૂર્વક આટલું બોલી તેની પર ટિપ્પણી કરતા તે યુવકે જ જણાવ્યું, આપ ઓળખાવતા નથી. ઓળખાવે તો છે પણ ઓળખે તો ને, સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ પ્રતિભાવમાં શ્રીજી મહારાજના શબ્દોની ઝલક હતી કે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 31. આ જ રીતે સ્વામીશ્રીએ સ્વ ઓળખનો વધુ એક ચમકારો તારીખ 5/7 સવારે વેરી દીધો. આ સમયે રાજુલાના હરિભક્તો સાથે મીટિંગ ભરીને બિરાજેલા તેઓ પર ચાલુ બેઠકે જ અમેરિકાના એક સત્સંગીનો ફોન આવ્યો. તેઓ સાથે વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું, અત્યારે દુનિયા નજીક થઈ ગઈ છે, તમે અમેરિકા અને અમે અહીં, પણ ફોનમાં નજીકથી મળ્યા, એમ ભગવાન પણ આપણી નજીક જ છે, બોલે છે ને વાત પણ કરે છે, બધું નજીક છે. સ્વામીશ્રીના આ શબ્દો, મોટા સાધુનો સંઘ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે, સ્વામીની વાતો 5392 નો મર્મ સમજાવી ગયા.